સુત જીએ કહ્યું, હે મહર્ષિયો, તમે મારો સત્કાર કર્યો અને મુજ ઉપર કૃપા કરી છે, એવી દશામાં આપથી પ્રેરિત થઈને મેં આપની સમક્ષ મહર્ષિઓ દ્વારા સન્માનિત પુરાણનું સારી પેઠે પ્રવચન કેમ ન કરું? હવે હું મહાદેવજી, દેવી પાર્વતી, કુમાર સ્કંદ, ગણેશજી, નંદી તથા સત્યવતી કુમાર સાક્ષાત ભગવાન વ્યાસને પ્રણામ કરીને પરમ પવિત્ર વેદ તુલ્ય પુરાણની કથા કહીશ, જે શિવ તત્વના જ્ઞાનના સાગર છે અને ભોગ અને મોક્ષ રૂપી ફળ આપનાર સાક્ષાત સાધન છે. વિદ્યાના સંપૂર્ણ સ્થાનોનો, પુરાણોની સંખ્યાનો અને એમની ઉત્પત્તિનું વિવરણ આપી રહ્યો છું. આપ સૌ લોકો મારી પાસેથી આ વિષયને ધ્યાનપૂર્વક સાંભળો. છ વેદાંગ, ચાર વેદ, મીમાંસા, વિસ્તૃત ન્યાયશાસ્ત્ર, પુરાણ અને ધર્મશાસ્ત્ર એ 14 વિદ્યાઓ છે. એની સાથે આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વ વેદ અને ઉત્તમ અર્થશાસ્ત્ર પણ ગણી લેવામાં આવે તો આ વિદ્યાઓ 18 થઈ જાય છે. આ 18 વિદ્યાઓના માર્ગ એકબીજાથી ભિન્ન છે તે સર્વના નિર્માતા ત્રિકાલદર્શી વિદ્વાન સાક્ષાત ભગવાન શુલપાણી શિવ છે એવું શ્રુતિનું કથન છે. સંપૂર્ણ જગતના સ્વામીએ ભગવાન શિવને જ્યારે સમસ્ત સંસારને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે સૌથી પહેલા પોતાના સનાતન પુત્ર સાક્ષાત બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને પોતાના એ પ્રથમ પુત્ર વિશ્વ યોનિને બ્રહ્માને પરમેશ્વર શિવે જગતની સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહેલા આ બધી વિદ્યાઓ આપી. એ પછી એમણે પાલન કરવા માટે ભગવાન શ્રીહરિને નિયુક્ત કર્યા અને જગતની રક્ષા માટે શક્તિ પ્રદાન કરી. એ ભગવાન વિષ્ણુ બ્રહ્માજીના પણ પાલક છે. બ્રહ્માજી વિદ્યા પ્રાપ્ત કરીને જ્યારે પ્રજાની સૃષ્ટિના વિસ્તાર કાર્યમાં લાગી ગયા ત્યારે એમણે સંપૂર્ણ શાસ્ત્રોમાં પહેલા પુરાણનું જ સ્મરણ કર્યું અને એમને પ્રકાશમાં પણ તેજ લાવ્યા. પુરાણોના પ્રકટ થયા પછી એમના ચાર મુખોમાંથી ચારે વેદોનો પ્રાદુર્ભાવ થયો. પછી એમના જ મુખમાંથી સંપૂર્ણ શાસ્ત્રોની પ્રવૃત્તિ થઈ. દ્વાપરમાં ભગવાન શ્રીહરિના સત્યવતીના ગર્ભમાંથી એવી જ રીતે પ્રકટ થયા જેવી રીતે અરણીથી આગ પ્રકટ થાય છે. એ સમયે એમનું નામ શ્રી કૃષ્ણ દ્વૈપાયન થયું. હે મુનીશ્વર, શ્રી કૃષ્ણ દ્વૈપાયને વેદોનો સંક્ષેપ કરીને એમને ચાર ભાગોમાં વિભક્ત કર્યો. એ ચાર ભાગોમાં વેદોનો વ્યાસ કરવાથી તે લોકોમાં વેદ વ્યાસ નામે વિખ્યાત થયા. આ જ રીતે એમણે પુરાણોનો સંક્ષેપ કરીને 400,000 શ્લોકોમાં સીમિત કર્યો. આજે પણ દેવલોકમાં પુરાણોનો વિસ્તાર 100 કોટી શ્લોકોમાં છે. જે દ્વિજ 6 અંગો અને ઉપનિષદ સહિત ચારે વેદોને જાણે છે પરંતુ પુરાણો જાણતા નથી એ શ્રેષ્ઠ વિદ્વાન નથી થઈ શકતો. ઇતિહાસ અને પુરાણોથી વેદની વ્યાખ્યા કરે જેનું જ્ઞાન બહુ જ ઓછું છે, અર્થાત જે પૌરાણિક જ્ઞાનથી શૂન્ય છે, એવા પુરુષથી વેદ એમ વિચારીને ડરે છે કે મારા પર પ્રહાર કરશે. સર્ગ પ્રતિસર્ગ, વંશ મન્વંતર અને વંશાનુચરિત એ પુરાણના 5 લક્ષણો છે. નાના અને મોટા એવા ભેદથી 18 પુરાણો કહેવાયા છે. 1 બ્રહ્મ પુરાણ, 2 પદ્મ પુરાણ, 3 વિષ્ણુ પુરાણ, 4 શિવ પુરાણ, 5 ભાગવત પુરાણ, 6 ભવિષ્ય પુરાણ, 7 નારદ પુરાણ, 8 માર્કંડેય પુરાણ, 9 અગ્નિ પુરાણ, 10 બ્રહ્મ વૈવર્ત પુરાણ, 11 લિંગ પુરાણ, 12 વરાહ પુરાણ, 13 સ્કંદ પુરાણ, 14 વામન પુરાણ, 15 કુર્મ પુરાણ, 16 મત્સ્ય પુરાણ, 17 ગરુડ પુરાણ અને 18 બ્રહ્માંડ પુરાણ. આ પુરાણોનો પવિત્ર ક્રમ છે. એમાં શિવ પુરાણ 4th છે, જે ભગવાન શિવ સંબંધી છે અને સર્વ મનોરથો કુન સાધન છે. આ ગ્રંથની શ્લોક સંખ્યા 1,00,000 છે એ 12 સંહિતાઓમાં વિભક્ત છે. એનું નિર્માણ સાક્ષાત ભગવાન શિવે જ કર્યું છે, એમાં ધર્મ પ્રતિષ્ઠિત છે. વેદ વ્યાસે આ 1,00,000 શ્લોક વાળા શિવપુરાણનો સંક્ષેપ કરીને 24,000 શ્લોકોનો કરી દીધો છે. એમાં 7 સંહિતાઓ છે. પહેલી વિદ્વેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટિરુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને 7મી વાયવીય સંહિતા. આ પ્રકારે એમાં 7 સંહિતાઓ છે. વિદ્યેશ્વર સંહિતામાં 2,000, રુદ્ર સંહિતામાં 10,500, શતરુદ્ર સંહિતામાં 2,180, કોટિરુદ્ર સંહિતામાં 2,240, ઉમા સંહિતામાં 1,840, કૈલાસ સંહિતામાં 1,240 અને વાયવ્ય સંહિતામાં 4,000 શ્લોક છે. આ પરમ પવિત્ર શિવપુરાણને આપ લોકોએ સાંભળ્યું છે. કેવળ 4,000 શ્લોકોની વાયવ્ય સંહિતા રહી ગઈ છે, જે 2 ભાગોથી યુક્ત છે. એનું વર્ણન હું કરીશ. જે વેદોમાં વિદ્વાન ન હોય એને આ ઉત્તમ શાસ્ત્રનું વર્ણન ન કરવું જોઈએ. જે પુરાણોને ન જાણતો હોય અને જેને પુરાણો ઉપર શ્રદ્ધા ન હોય એણે પણ આની કથા ન કરવી જોઈએ. જે ભગવાન શિવનો ભક્ત હોય, શિવોક્ત ધર્મનું પાલન કરતો હોય અને દોષ દ્રષ્ટિ રહિત હોય એણે તપાસેલા સમજેલા શિષ્યને જ આનો ઉપદેશ આપવો જોઈએ. જેમની કૃપાથી મને પુરાણ સંહિતાનું જ્ઞાન છે એ અમિત તેજસ્વી ભગવાન વ્યાસને નમસ્કાર છે. ઋષિઓનું બ્રહ્માજી પાસે જઈને એમની સ્તુતિ કરીને એમની પાસેથી પરમ પુરુષના વિષયમાં પ્રશ્ન કરવો અને બ્રહ્માજીનું આનંદ મગ્ન થઈને રુદ્ર કહીને ઉત્તર આપવો. સુતજી કહે છે, એ મહર્ષિઓ, પહેલા અનેક કલ્પો વારંવાર વીતી ગયા પછી સુદીર્ઘ કાલ પછી જ્યારે આ વર્તમાન કલ્પ ઉપસ્થિત થયો અને સૃષ્ટિનું કાર્ય શરૂ થયું ત્યારે જીવિકા સાધન કર્મ કૃષિ ગોરક્ષા અને વાણિજ્યની પ્રતિષ્ઠા થઈ તથા પ્રજાવર્ગના લોકો સજાગ અને સચેત થઈ ગયા ત્યારે 6 કુળોમાં ઉત્પન્ન થયેલા મહર્ષિઓમાં પરસ્પર ચર્ચા છેડાઈ, આ પરબ્રહ્મ છે અથવા નથી. આ પ્રકારે એમનામાં મહાન વિવાદ થવા લાગ્યો. પરંતુ પરમ તત્વનું નિરૂપણ અત્યંત કઠણ હોવાને કારણે એ સમયે કશો નિશ્ચય ન થઈ શક્યો. ત્યારે તે બધા લોકો જગત સ્રષ્ટા અવિનાશી બ્રહ્માજીના દર્શન કરવા માટે સ્થાન ઉપર ગયા, જ્યાં દેવતાઓ અને અસુરોના મુખે પોતાની સ્તુતિ સાંભળતા બ્રહ્માજી બિરાજમાન હતા. દેવતાઓને દાનવોથી ભરેલા સુંદર રમણીય મેરુ શિખર ઉપર જ્યાં સિદ્ધ ચારણ પરસ્પર વાતો કરી રહ્યા હતા. યક્ષ અને ગંધર્વ સદા રહે છે, વિહંગોનો કલરવ સંભળાયા કરે છે, મણી અને મુગા જેની શોભા વધારે છે તથા નિકુંજ કંદરાઓ અને નાની નાની ગુફાઓ અને અનેકાનેક નિર્જર જેને સુશોભિત કરે છે એક બ્રહ્મ વન નામે પ્રસિદ્ધ વન છે. એમાં વિવિધ પ્રકારના વન્ય પશુઓ મોટી સંખ્યામાં રહે છે. એની લંબાઈ 100 યોજન છે અને પહોળાઈ 10 યોજન છે. એની અંદર એક રમણીય સરોવર છે જે સુસ્વાદુ નિર્મળ જળથી ભરેલું રહે છે. ત્યાંના રમણીય પુષ્પપિત વૃક્ષો પર મતવાલા ભમરાઓ ભમ્યા કરે છે. એ વનમાં એક મનોહર અને વિશાળ નગર છે જે પ્રાતઃકાળે સૂર્યની જેમ પ્રકાશિત થતું રહે છે. ત્યાં દુધર્ષ શક્તિથી યુક્ત બલાભિમાની દૈત્ય દાનવ તથા રાક્ષસોનો નિવાસ છે. આ નગર તપાવેલા સુવર્ણનું બનેલું હોય છે એવું જણાતું હતું. એની 4 દિવાલો અને ખાસ દરવાજો બહુ ઊંચો હતો. નાના બુરજો, ઢાળવાળી છત અને આવાસ સ્થાનો તથા સેંકડો ગલીઓ એ નગરની શોભા હતી. એ બહુ વિચિત્ર બહુમૂલ્ય મણિઓથી ગગનચુંબી હતું અને કેટલાય કરોડ વિશાળ ભવનોથી અલંકૃત છે. એ નગરમાં પ્રજાપતિ બ્રહ્મા પોતાના સભાસદો સાથે નિવાસ કરે છે. ત્યાં જઈને મુનિઓએ સાક્ષાત લોકપિતામાં બ્રહ્માજીને જોયા. દેવર્ષિઓનો સમુદાય એમની સેવામાં બેઠો હતો. એમની અંગકાંતિ શુદ્ધ સુવર્ણ સમાન હતી. તે સર્વ આભૂષણોથી વિભૂષિત હતા. એમનું મુખ પ્રસન્ન હતું. તેમાંથી સૌમ્ય ભાવ પ્રકટ થઈ રહ્યો હતો. તેમના નેત્ર કમળદળની જેમ વિશાળ હતા. દિવ્ય કાંતિથી સંપન્ન, દિવ્ય ગંધ અને અનુલેપનથી અર્ચિત ચર્ચિત, દિવ્ય શ્વેત વસ્ત્રોથી સુશોભિત તથા દિવ્ય માળાઓથી વિભૂષિત બ્રહ્માજીના ચરણારવિંદોની વંદના સુરેન્દ્ર, અસુરેન્દ્ર અને યોગીન્દ્ર પણ કરતા હતા.